અને હું પૂછાતા બોલેલા એમ કરતા હું ગાઈ ગઈ છે. હવા પૂછાતા હું પૂછાતો જઈ ગયા આવતો તું ભાવ એટલે ગાડા થયું છે. બીજો પ્રશ્ન, મારી ઓફિસ માં 3-4 ચીકણી ફાયરો છે, બધા આખું કબાટ જ થયેલું છે ને ફાયરો. આવા ભાવ અહંકાર કરીને દબાવી દેવાના કે ક્રિયામાં આવવા દેવાના? આપણે દબાવવાના નિકાલ કરો એના માટે ખરાબ વિચાર, તો આપણે કેવું કે પ્રવીણભાઈ દબાવ નિકાલ કરો ભાઈ, બોલું દબાવ. બીજું કશું બધું કમ્પ્લેટ છે તમારું. પરિવાર કરતા આવીએ સામે વ્યક્તિ નું પ્રતિક્રમણ કરીએ, આપણે સંભાળ નિકાલ કરીએ, પણ સામેની વ્યક્તિ એ પ્રમાણે નિકાલ ન કરે એ એના આપણા પ્રશ્ન રાખે ચાલુ હે તો આપણે મુક્ત થઈએ, પણ એને ફાઇલ ચાલુ રાખીએ તેથી આપણે કેવી રીતે બંધન મુક્ત થઈએ? ભગવાન મારી ઉપર એટલા બધા લોકો રાગ કરતા હતા અને એટલા બધા લોકો દ્વેષ કરતા હતા, ભગવાન મારીને શું, વિક્રાંતને શું આપે નહીં, શું હવે પડે વિક્રાંતને છોટે આ વિચાર માં અને રાજ્યમાં લોકો ભરાય કરે કારણ કોઈ ના કરતું હોય કોઈ ગમે આવે છે આવે બોલે સશસ્ત્ર છે ને પોતે અગ્ર પછી જાય એને પોતાને મળે છે કોઈને જો વધે નતું એટલે રાજ્ય જે હોય છે તે વ્યક્તિ લક્ષી હોય છે, રાજ્ય જે હોય છે પોતાના પોતે એટલે બે વ્યક્તિઓ વેર હોય એટલે એક ને બીજા ને સામે વેર હોય અને બીજા પીના સામે વેર હોય, એટલે ત્યારે તો હું તો પ્રતિક્રમણ કરીને તૂટી જાઉં, પણ એને તો મારા પ્રત્યે જે વેર હોય એટલે બીજા જણો મારા પ્રત્યે જેને વેર લેવાનો ભાવ હોય એવું જ નહીં, મારો જે અહમ હોય એની સામે જેને વેર લેવાનું હોય તો મારે પછી તો મારી રીતે છૂટો થઈ ગયો. મેં ભાઈ બધા જે છતાં એક વાત થઈ કે આપણા ઘરનું કોઈ માં હોય તો એના આપણું મને કેવું કોઈ પ્રતિક વર્તાયા છે, ઘસર છે અને ઘસર પરિણામ છે આ અહંકાર પરિણામ નથી, આ જ્ઞાન પરિણામ નથી. આ એટલે આપણે એટલું કેવું એનું એમ કેવું છે કે આ બે વ્યક્તિ ની વચ્ચે જે વેર બંધાય છે, રાગદ્વેષ થાય છે, હવે એમાં જો એ કે છે હું પોતે પ્રતિક્રમણ કરીને છૂટી જઉં, હું પ્રતિક્રમણ કરીને છૂટી જઉં પણ પેલી વ્યક્તિ વેર છોડે નહીં તો એ પાછું આવતા ભાવે આવીને એ રાગદ્વેષ નો હિસાબ પૂરો કરે ને. કારણ કે એ હજુ વેર એને તો ચાલુ જ રાખેલું છે ને, એનું દુઃખનું પ્રમાણ આપણાથી વધારે થયું આપણાથી, એટલે આપણે એના દુઃખને ભૂલી જઈએ પણ એ એનું આપણું દુઃખ ન ભૂલે તો આપણે પ્રતિકળ આવે એ ચલો આપણે દુઃખનું પ્રમાણ વધારે થયું હોય એટલે આમાંથી આપણે છૂટી જઈએ, સામાનું વેર છૂટી જઈએ એ જ આપણી આપણા પ્રતિક્રમણ ઇફેક્ટિવ ને સાબિત કરે ને. હા પ્રતિક્રમણથી એનું વ્યાજ લાગે છે. મહાવીર ને ગમે એટલે રાગદ્વેષ કરતા હતા પણ એમને અડતું નતું, એટલે આમાં સાચું કહ્યું ભગવાન મહાવીર ઉપર ઘણા લોકો રાગદ્વેષ કરતા હતા પણ એમને અડતું નતું, એમને અડતું નતું, એમને આ કઈ અડતું નતું. અને આ આપણને તો પેલું હજુ સામો વેર છોડે ત્યાં સુધી તો હજુ સુધી કોઈ ગુરુ ગયા નથી, ગુરુ કરવા છે તે કોને કરવા, જે આપણને નહીં દિલ ધરે, આપણે દિલ ધરે, આપણું દિલ ધરે ઘણી જગ્યા પ્રયત્ન કરે પણ જીલ થતું નથી. પછી પાછળથી આપણે જયારે લગભગ એના કરતા પછી લગભગ એ કોઈ કરવી નહીં આપણે ગુરુ જો ગુરુ કરવા નહીં કરવા તો કોઈ દાડો એને અપરાધ નહીં કરવો, અને ગુરુ તો કરવા જ જોઈએ તો બને, તો ગુરુ વગર તો ચાલે જ નહીં આ દુનિયામાં. રસ્તામાં સ્ટેશન બધું હોય કઈ છોકરા પૂછવું પડે કઈ હશે બહાર કેવા લાગે એ ગુરુ કયા કહેવાય ફરી સમજ ને. અરે આવતા રહે તમને તમારા પ્રશ્નનું સમાધાન થઈ જશે બધું. પછી બીજો પ્રશ્ન, મનમાં ઘણા ખરાબ વિચાર આવે છે, મનમાં જે ખરાબ વિચાર આવે છે તેથી તે તમને શું નુકસાન થાય છે? ભગવત તરફ જે ધ્યાન જવું જોઈએ જતું નથી, ભગવત તરફ જે ધ્યાન જવું જોઈએ જતું નથી. ના, ભગવત તરફ જે ધ્યાન જવું જવું જોઈએ તે તમારા હારા વિચાર આવે તારે ના જાય. એટલે મન ના વિચાર ખરાબ આવે છે એ તમારો ભરેલો માલ છે, એમ કોઈનો ગુનો નથી. તમે જેવો ભર્યો તે માલ છે. દારૂ આ કોટી હોય, કોટી એમાં દારૂ કોટી નો હોય પણ હવે નો પૂરી જાય તો શું થાય? કોટી ઉછી ને આપડે લાગે, કોટી પૂજે ને આપડે લાગે. કોટી માં દારૂ હવે નો પૂરાઈ જાય તો શું થાય? અને આ ફૂલકારી માં દારૂ છે તે કેટલા જાય તો ખોવાઈ જતા ખડા છે. દારૂ ભર્યો કોણ તે જો ખબર. દારૂ કે જેટલો કે મેં કર્યો, મારો દુકાન છે, મારી ભૂલ થઈ ગઈ. હા, આ ધંધો બદલવો છે કે નહી તે ભાઈ એક બે ચીઠી લખી આપો. એક જ ચીઠી લખી આપો કે બદલવો નથી એ ચીઠી શીખી આપો. જે પેલા આપણા પોતાના હતા ત્યાં ગ્રાંતિ જીતી એટલે ગૌતમ ના થયા અને તમારા પર સુચાર થયા. એટલે તમારે વિચાર વિચાર નહીં છે. એટલે અમે બીજો વાંધો નહીં આવે પણ હું સુધાર તો છે. લક લે કે યાદ આવ્યા પછી વિચાર આવે છે. એ થયા પછી વિચાર આવે છે. વિચાર તો અમે જયારે વિચાર હે મારું નહીં એવું કહ્યું. વિચાર મારું નહીં એવું કહે છે. જતા મારું નહીં કહી દઉં એટલે આપણું એને જોડા જેવા નથી આવે એટલું કહે છે ને એટલે તમે અસર નહીં આવે. બીજું કોઈ અસર થાય છે? રાતે ઊંઘ નથી આવતી. રાતે ઊંઘ નથી આવતી. ગોળી લેવી પડે. ગોળી બધા ગોળી લેવી પડે છે. ગોળી લેવી પડે છે. આખી રાત પ્રતિક્રમણ હોય બીજું હોય તમારે તેમનું સ્મરણ કરું છું અને માતાજી નો સાક્ષાત કરવા માટે ઉપાય રસ્તા લઈ નીકળે છે. લખી રહ્યા છે દાદા ભગવાના સિંહ જે કા એટલું બધું માતા એની પાસે લખી દો દાદા મારા કાકા પ્રતાપજી ના બે પુત્રો જય સચિદાન નથી પૂછે મારા કાકા પ્રતાપજી ના બે પુત્રો યુવાન વયે અવસાન થયા કામે અને બંને ના હાર બેસે હતા તેનું કારણ શું કોઈ નડતર હશે કે પછી કુદરતી હશે આ નડતર નથી અને કુદરત નથી હાર બેસે કુદરતી હોય નહી હાર બેસે લક્ષ્મણ માં વ્યભિચાર કર્યો હોય કે શિવો વ્યભિચાર કર્યો હોય એમ તે ઘોરે લાગે કુદરતને આ જીવો નથી તમારે ચિંતા ના કોઈ જાતે વર્તન નથી પણ આ જો આ બે ગુણો હોય તો કરી નાખવા રાત્રે વર્તન વર્તન નથી બધા દિવસે ના હોય અને રાત્રે રહી ત્યારે ગુણો જ છે પાકી સાથે ભરતી સાથે ગુણો છે એટલે ધરતા નથી અમારો બીજું કઈ બીજું છે મને નિધિ નો લાભ કેમ ના મળે ઉંમર વર્ષ પછી આવી છે કે નહીં એવું પ્રશ્ન ફાધર તરીકે પૂછું છું ફાધર તરીકે પ્રશ્ન પૂછે છે હા પૂછ્યું પ્રશ્નો છે જુદા જુદા પ્રકારના ધ્યાન ની ખૂબ ચર્ચા થાય છે તેમાં શ્રી કૃષ્ણમૂર્તિ નું ચોઈસ ડેસ અવેરનેસ જેમ નેતાઓનો મનને વર્તમાનમાં પ્રગટ કરવાની પદ્ધતિ એમાં એક પ્રચલિત સંવાદ છે ગુરુ શિષ્ય વચ્ચેનો જે રીતે નોંધું છું આ તેની ચર્ચા કરશું શિષ્ય તાવ પદ્ધતિ ના ધ્યાન ની કોઈ ખાસ રીત છે ખરી ગુરુ કે છે હા એક છે શું સાંભળ્યું તમે શિષ્ય એમ પૂછે છે કે તાવ પદ્ધતિ ની ધ્યાન ની કોઈ ખાસ રીત છે ખરી ગુરુ મહારાજે કહ્યું એક છે શિષ્ય કહ્યું કઈ જયારે ભૂખ લાગે ત્યારે ખાવું ને થાક લાગે ત્યારે ઊંઘી જવું આ તાવ પદ્ધતિ ની ધ્યાન ની રીત તો આપણા છોકરા જાણે છે એમાં નવું ભૂખ લાગે છે એટલે રડી નહીં પણ ખાય છે ઊંઘ લાગે છે એટલે તૂંગી જાય છે એ તો આપણે તાવ શું શીખવાનું તો આપણે ઘણા આવડા આપણે તાવ સમજે છે તમે કેમ શું જાય છે હે તાવ બધા વિશે છે આપણે ભૂખ લાગે હે હમ તો કહે છે કે ભૂખ લાગી જાય એ તો હવું કોઈ કરે છે એમની રીત ને તમારી બંને એક જ રીત છે ગુરુ તો ના એક જ નથી શા માટે નહીં ગુરુ કે કારણ કે લોકો જમતા હોય છે ને ત્યારે હું એકલો ખાતો હોઉં તો ઠીક પણ કલ્પના ઘોડા પર ઉડતો હોઉં હું એકલો ખાતો હોઉં તો ઠીક પણ અમે ઈચ્છાના કા વિચાર કરતો હોય હું જમ જવું અને જયારે તેઓ ઊંઘતા હોય ને ત્યારે એમના મનમાં હજારો રકમનો વિચાર થતા હોય છે તેથી એની રીત એ મારી એક કરતા જરૂરી છે આનો કદો સારો ની વાત છે આ ઢાક ઢાક ઢાક ઢાક દહી ઓલાયા પછી મકાઈ ગાય લીધા પછી ઢાક હોય ઢાક ની નીચે પોડા હોય આ પોડા ઓલાય કે ભાઈ નીચે કરું કહ્યું હા આવી ચર્ચાઓ થાય છે તમે દેખાવ છો તમારો આપડો ખરા એમને આજે આવું ખવાતું છે એનો ખોરાક તમને આવે તમને તમે મારે જેનો જેનો જે ખોરાક છે તે બરો આટલા પ્રશ્ન બધું ખરાબ થઈ ગયા ખોટું નથી એ ક્યાં ખોટું કૃષ્ણમૂર્તિ નું ચોઈસ ચાલે છે ને શું રાગ છે જાગૃતિ રાગ દે છે આ આપણી વિતરાગ અવર આ વિતરાગ જાગૃતિ કહેવાય પેલી અવેરનેસ કહેવાય અવેરનેસ એટલે ઇન્દ્રિયોમાં મસ્ત હોય ત્યારે જાગૃતિ પહેલા કરી અવેરનેસ થી શરૂઆત થાય અવેરનેસ એટલે ઇન્દ્રિયોમાં મસ્ત એને લોકો માટે અવેરનેસ છે આપણા હિન્દુસ્તાનમાં અવેરનેસ ની કોઈ જરૂર છે અહીંના મજૂરો પણ દિવાય હોય પેલા પાછા અને બહુ વિચાર બીજું શું કે છે તાવની મનને વર્તમાનમાં પ્રવૃત્તિ કરવાની પદ્ધતિ આ જે મનના મનુષ્યના મન વર્તમાનમાં પ્રવૃત્તિ નહીં કરતા કો તો ભૂતકાળમાં રાખે છે કો તો ભવિષ્યમાં રાખે છે તેની પદ્ધતિ સારી છે કે ભવિષ્યમાં રાખો છે શું કામ આજનું વર્તમાનમાં લાવો છો એ સારી વસ્તુ છે અને આપણે શું કહીએ છીએ કે વર્તમાનમાં રહો વર્તમાનમાં તો આપણે લઈ શકાય છે કારણ કે ભવિષ્ય વ્યવસ્થા સાથે ગયું આ ભવિષ્ય સંભાળવું તમારે રહ્યું નહીં એટલે અગ્રસ્રોત ના રહ્યો તમને અને જગત આખું અગ્રસ્રોત માં પડેલું છે કેવા પડી છે અગ્રસ્રોત આગળનું આ થશે તેમ થશે અને મનમાં કોકો હોય છે આ ગયો થઈ પશ્ચાઘાત થઈ જાય શું થાય અરે મારે એવું કઈ વિચાર્યું છે કાંઈ અક્કલ આવે છે અક્કલ ના હોય તો વિચાર આવે ને આવો આવો ફળદ્રુપ વિચાર આવે ને ભરદ્રુપ બીજા કેવાય ને મને પચાસ થાય શું થાય એ ભરદ્રુપ બીજા કેવાય ને હા અત્યારે આવે ને અત્યારે ના આવે ને જો મેં અત્યારે આવે છે ઠીક છે કમક્કલ થવા માટે શું કરવું બહુ અક્કલ વાળા ને કમ અક્કલ વાળો થવા માટે શું કરવું અગ્ર સોચ ના નિવારણ માટે કમ અક્કલ થવા માટે શું કરવું કમ અક્કલ થવા માટે બિન લાઈક હોય તેને વધારે લાઈક કર્યું તો આપણે આપણે સત્તા નથી પણ વધારે લાઈક હોય એ ડીપ કરવાની સત્તા હોય મારે રાત્રે થોડુંક લાઈટ લે ને, પછી પેલું નાનું મૂકવાનું હતું ને એટલે લાઈટ કરી, તમે હા બધા પાસે કરી એની પર કાગળ ચડાવો, કાગળ ચડાવે લાઈટ આવો એની પર કપડું ચડાવો, પછી બાર જેવું જોયું છે લાઈટ નહીં મોટું લાઈટ હોય તેનું નાનું કરવાની આપણી સત્તા હોય, પણ નાનું હોય ત્યારે મોટું કરવાની સત્તા નહીં, એ રીતે તમારી અક્કલ છે એ તમે વાપરી એ વાપરો ના વાપરો પછી એની અંદર એમનો આખો જે પેલું છે સમજણ એ નોટ ટુ જજ રાઈટ, એમ કે છે કે એમની જે ચોઇસલેસ અવેરનેસ છે કૃષ્ણમૂર્તિની, કૃષ્ણમૂર્તિની ચોઇસલેસ અવેરનેસ છે એની પાછળ એવો હેતુ છે કે આ સારું છે કે ખોટું છે એવું એવું જજ નહીં કરવાનું, સારા પર રાગ થાય અને ખોટા વધે થાય એટલે સારા ખોટા ના ખ્યાલ સિવાય અવેરનેસ રાખો, તો પુરસ્કાર નહીં તિરસ્કાર નહીં, એમ જસ્ટિફિકેશન નહીં કન્ટેમ્પ્લેશન નહીં, એમ કે પુરસ્કાર નહીં ને તિરસ્કાર નહીં મને થયું થઈ જશે ના, આ તો ગીત છે, આ ગીત છે એવા કોઈ મહાપુરુષારી આવા ભગવાન જેવા વાળા થાય તો થાય ના થાય, દાદા એને કરુણા ના કહેવાય, બીજા પામે એટલા માટે કે છે એને કરુણા ના કહેવાય, બીજા પામે પણ આ નથી પામાય એ વસ્તુ, પણ છતાં ફોરેન માં કે એમના શબ્દો લોકોને કામ બહુ લાગે ફોરેન વાળા, આ લોકો પહોંચે નહીં, આ લોકો થયા કઈ બધેલા વાંઠો બધે નહીં, તારે એ કે છે એ વાંચતા નથી, કેટલા પછી આપણે કોઈ પાંચ ફેરફાર થતા નથી, ના થાય આ પેપર હવામાન સારું કરો તો એ આવતો નહીં થાય, અહીં તો મેળી વિતરા પણ સારું ઉભે છે તો ઉભી થશે નહીં તો સારું આ ઉભરા ના થાય, મેળી વિતરા છે બઉ માથા છે આટલી ઉંમરે લોકો નુકસાન કરીને ફોરેનમાં હેલ્પકાર થાય છે, કારણ ફોરેનના લોકો કેવા સરસ વાળના એ કહ્યું એટલે મારી હિતની વાત સ્વીકાર કરી અને વિચાર કેટલો વર્ષે અને આ લોકો ભાંઠે જ નહીં ને ભગવાન થયા નવ પછી વાસુદેવ થયા નવ બળદેવ થયા કોઈને ગોઠ્યા નથી, આવી પાંચ ચક્રવર્તી થયા કોઈને ગોઠ્યા જ નથી, પ્રસાદ આપો થોડો, પ્રસાદ આપો ને થોડો. ઘર સુધી ઘેર ના આપડા હોલ માં બેઠા કુટુંબ જેવા લાગે છે. આપડા કુટુંબ ના માણસો એવું લાગે. હા એવા લાગે. આ ધ્યાન ના પ્રતા બધું મળે ભાઈ સાથ નહી કે શું નહીં લઈ જડી પ્રશ્ન તો મને ચોવીસ કલાક બહુ સરસ છે. ઉમર સાથે બની લોક મંગળદાસ ને એ જ લાગ્યું કે એક બાજુ દાદા બોલે છે અને એક બાજુ અમે બોલીએ છીએ તો અમારું ટાકું પડે છે. દાદા નું જબરજસ્ત આપડે કશું વિચાર ના કરી ચેતે ચેતે ચેતે ચેતે ચેતે કરે એ રહી આવું નહિ આમ નહિ ચેતે કે નહીં ચેતા કોઈ કોઈ વિજ્ઞાન આવું ચેતવણી ના હાલે તમે એમના પક્ષ બોલશો બોલતા આવે નઈ કોઈ કઈ બોલી અમેરિકા રહ્યા સર બે ચાર દાડા વખતે કોઈ તો ઇંગ્લિશ બોલે પછી એમને પાસે પૂછ્યું તમારે મને પેલી ગ્રામેટિકલ ભૂલ ના ફાવે એના કરતો બોલ નહીં આ તો ખોટા જ કરે છે. મને પસંદ નહી રેગ્યુલર માં રવિ જમા દીકરી છે બધી આપણને કે વાંચેલું યાદ રહે ના રે રોકડી મળે બધું સારું ગમે તેને મળે જબરદસ્ત કામ થઈ ગયું આખી ઉંમર તમારે ભરો છો આ રમેશ આખો આવડો ધંધા થોડી બધા પોતે પોતાનું બધું જ છોડી ના વગર અવશ્ય થવાનું. હું પેલો ધોરણ નીકળ્યો હતો બધા એવા એવા માણસો મળી આયા ભેગા. સાંભળજો હું મુઠી વાળો હતો મુઠી વાળા મળે હું મુઠી વાળો હોત અવશ્ય કામ થવાનું બેસવાનું છે તે જગત નો મોટો ઇતિહાસ રચવા અત્યારે બધા આવું દેખાય છે એક દર બોમ ની પેલી ફૂટી ગયા ના એ તો વિજ્ઞાન તો સપનું છે વિજ્ઞાન તો આપનું છે ને સાચો માલ ગમે પણ પાકા માંથી બહાર ખૂટે સાચો માલ કહી ના રે આ કાર ની વિચિત્રતા છે બધું બીજા ગળો બીજા બળ છે એટલા બધા જોરદાર છે બીજા બળ જોરદાર છે અને એમનો ટાઈમ છે એમને રિટાયર થયા નથી એ બળ રિટાયર ના થાય તો આપણે જોવું જોઈએ આપણું નફા નો જાય એની પુણે જાગે રિટાયર કેવા થાય કે બબુલ ગુઠવાનો છું અને આપડે મેં તો કહ્યું મારે કોઈ મારે જોડે હું દયા મહારાજ નો શિષ્ય થવા માંગુ છું એમને લાગે પડતું હોય એ મને કઈ કાલ મળતા બાપ ની જો હા એ લાગે પડતા હોય તો અને એવા કઈ ઘા ઘોડા નથી એમ તો બહુ સારા છે હા એમને મને એમ છે કે હા અમારું કરેલું બધું જતું હોય કુતરા ને પંપા ગયે ને લેવા દે એટલે કામ થાય આરામ અવશ્ય થવાનું કે આપડે દાન જ ચોખ્ખી છે ભાવના ચોખ્ખી છે આપણું તો કલ્યાણ થઈ ગયું પણ બીજું કલ્યાણ કલ્યાણ થવાનું એ પડી ગયું છે ગુપ્ત મળ્યો પડશે આ પડી વાતો પડે ખબર બોલે ખરો પણ અમને ખબર હોય શું કરતો આપડે કરતા નથી આ કઈ બીજું કોઈ કર્યું ભગવાન નું નામ છે પણ કરતો નથી આવી જાય અરે અમને તો બધું જપ તપ કર્યા કરે ને એટલે બધું એ કરવા પણ બહુ મજબૂત થઈ ગયું અમે જ કરીએ જેવું નથી થાય એનો શું, ન સમજી જાય એ તો બધા કહી શકે છે, પણ થાય ન થાય એના માટે કરવું શું? ત્યારે આપે તો અહીંયા મૂકી દીધું કે જે કઈ છે એને જોવાનું છે. અને જે કોઝિન ચાલો ચાલુ છે એ અમારા ત્યાં અમારા આજ્ઞા પર આજ્ઞા પર ચાલુ છે ને એક અવતાર સામાન્ય આપણી વચમાં જે સૂક્ષ્મ હોય રાશિ માં આ ભૂમિકામાં છે, પણ એનું નામ રૂપ નથી પડ્યું, નામ રૂપ તો ના દેખાય વખતે, પણ નામ નથી પડ્યું, નામ કર્યું હોય તો જ વ્યવહાર છે. પણ આપણી વચમાં જે સૂક્ષ્મ છે એનું ક્યાં નામ છે? આપણી વચમાં જે કામ આપે પછી કરાવ્યું નામ નથી, નામ રૂપમાં અવાજ બધા આપડે બોલીએ એનાથી આગળ વધે, નામ પડ્યું છે, નામ પડ્યું બોલીએ બોલીએ આગળ વધે, આગળ વધે નામ પડ્યું આપડે બોલીએ ગુલાબ છે શબ્દ એને અથડાય આગળ વધે, એ જીવ આગળ વધે, એ જીવ આગળ વધે, એટલે આ બધું નામ પડ્યા પછી નામ પડ્યા પછી આપે આગળ ચાલે